શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 65મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિ, શ્રી વાસુદેવ ભગવાન અને ભગવાનના ભક્ત વિના બીજા પદાર્થમાં જે સ્નેહ થાય છે તે નિશ્ચય મોટો શત્રુ છે અને તે ઘણા દોષોને રહ્યાનું ઠેકાણું છે. જેણે ગૃહસ્થાશ્રમ મૂક્યો છે તેવા ત્યાગી સાધુઓને પણ સ્નેહ કરીને વારંવાર જન્મ મરણ પમાડનારી પોતાના પુત્ર સ્ત્રી આદિક સંબંધીની સ્મૃતિ થાય છે. મનુષ્યને મરણ સમયે સ્ત્રી પુત્ર ધન ઘર તથા પશુ પક્ષી વૃક્ષ આદિક પદાર્થોને વિશે સ્નેહથી ભૂતનો અવતાર આવે છે. પોતાની શિષ્ણ ઇન્દ્રિય કાપી નાખનાર પુરુષને પણ સ્નેહથી સ્ત્રીના પ્રિયને માટે મૈથુને રહિત એવા સ્પર્શાદિકના સુખને વિશે પ્રવૃત્તિ થાય છે. મૃત્યુ પર્યંત દેહનું દુઃખ પણ પોતાના ચિત્તમાં નહીં ગણીને સ્નેહ થકી પોતાના કુટુંબનું પોષણ કરવાને વિશે પુરુષની પ્રવૃત્તિ થાય છે. પોતાની જ્ઞાતિ ન હોય એવા સ્ત્રી પુરુષ પણ પરસ્પર સ્નેહ થઈ જવાથી પોતાના માતા પિતા આદિક સંબંધ વિશે સર્વકાળે સ્નેહથી રહિત થવું, સ્નેહના રહિતપણાથી પરમ સુખ થાય છે તથા પરમાત્માને વિશે પ્રીતિ થાય છે. પ્રિયવ્રત આદિ રાજા તથા દધીચી ઋષિ આદિક બ્રાહ્મણ દેહ તથા દેહના સંબંધવાળા પદાર્થોને વિશે સ્નેહનો ત્યાગ કરીને પરમ સુખ પામ્યા હતા. ત્યાગી સાધુએ પોતાના દેહનો જે ગામમાં જન્મ થયો હોય તે ગામમાં ફરીને જવું નહીં. કોઈ અવશ્યનું કાર્ય હોય ને તે ગામમાં જવું પડે તો પોતાના સંબંધીને ઘેર જાય નહીં. ત્યાગી સાધુ વસ્ત્ર પુસ્તક તથા ખાધાની વસ્તુ એ આદિક પદાર્થ પોતાના સંબંધી પાસેથી લે નહીં. ભિક્ષા માગવા જાય ને સંબંધીના ઘરનું અન્ન આવે તેનો દોષ નહીં, પરંતુ પોતાના આસન ઉપર કંઈક ખાધાની વસ્તુ લાવી દે તો ન લેવી, પોતાના સંબંધીને કોઈક આપતકાળ આવી પડે તો પણ બીજા પાસે અન્નાદિક કોઈ વસ્તુ સંબંધીને દેવડાવવી નહીં, સંબંધી અને સંબંધ વિનાના મનુષ્યોને વિશે સમાન બુદ્ધિવાળો એવો ત્યાગી સાધુ પોતાના સંબંધીજનોને ધન પુત્રાદિક પદાર્થનો લાભ થાય તો રાજી ન થાય અને તે પદાર્થનો નાશ થાય તો તેનો શોક ન કરે. દેહની ઉત્પત્તિ નિમિત્તે પોતાના સંબંધીને વિશે જો સ્નેહ કરે તો આ દેહથી પ્રથમના દેહના સંબંધીને વિશે જેટલો સ્નેહ છે તેટલો જ સ્નેહ કરે, પણ વધુ ન કરે. પૂર્વે જરાયુજ, અંડજ, ઉદ્ભિજ અને સ્વેદજ એ ચાર પ્રકારના દેહ પોતાને ઘણા પ્રાપ્ત થયા હતા અને તે દેહના સંબંધી પણ અનેક થયા હતા તેમ જાણવું. જેમ પૂર્વના દેહના સંબંધીઓમાં હમણાં જેટલી પ્રીતિ છે, દયા છે તથા કુળાભિમાન છે, તેટલી જ પ્રીતિ, દયા ને અભિમાન આ દેહના સંબંધીઓને વિશે કરવું, પણ વધુ ન કરવું. જે ત્યાગી સાધુ પ્રથમ પોતે ત્યાગ કરેલા સંબંધીને વિશે પાછો આસક્ત થાય છે તે સાધુ શાસ્ત્રે કરીને નિષેધ કરેલા ચોરી, સુરાપાનાદિક કર્મો પણ નિશ્ચય કરતો થાય છે. જો ભગવાનનો ભક્ત ત્યાગી સાધુ થઈને પોતાના સંબંધીને વિશે જ્યાં ત્યાં આસક્ત થાય તો તેને નિત્યે પંચ મહાપાપે યુક્ત જાણવો. તે પંચ મહાપાપ તે શું? તો બ્રહ્મ હત્યા, મદ્યપાન, સુવર્ણની ચોરી અને ગુરુસ્ત્રીનો સંગ તથા એ ચાર માહેલા કોઈનો સંગ કરવો એ પંચ મહાપાપ છે. દેહાભિમાને કરીને પોતાના સંબંધીમાં આસક્ત થયાનું આવું પાપ છે. તે માટે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહથી પૃથકપણે પોતાના જીવાત્માનો નિશ્ચય કરવો, તે જીવાત્માને બ્રહ્મની સાથે ઐક્યપણે જાણવો, તે બ્રહ્મ તો પોતાના સુખે કરીને તથા ભગવાનના સુખે કરીને સુખમય છે, તે આનંદમય બ્રહ્મને પોતાનું સ્વરૂપ જાણી સર્વમાયિક પદાર્થ થકી સ્નેહ રહિત થવું. ત્યાગી સાધુએ નિત્ય પૃથ્વી પર સૂવું, રોગાદિક આપતકાળ પડ્યા વિના ખાટલા ઉપર ન સૂવું તથા સ્ત્રીએ ઓઢેલું ને પાથરેલું ગોદડું ઓઢવું કે પાથરવું નહીં. ત્યાગી સાધુએ એક મહિનો પૂરો થાય ત્યારે વતુ કરાવવું, તે પણ કક્ષ, ઉપસ્થ અને શિખાને છોડીને કરાવવું, પણ તે ઠેકાણે અસ્ત્રો ફેરવાવવો નહીં. ત્યાગીના ધર્મનું પાલન કરનારા સાધુએ એકાદશી આદિક વ્રતને દિવસે તથા પ્રાયશ્ચિત્તના ઉપવાસને દિવસે વતુ કરાવવું નહીં. વ્રત ઉપવાસના બીજા દિવસે અને ભોજન કર્યા પછી પણ વતુ કરાવવું નહીં. પાપી મનુષ્ય અથવા નાસ્તિકનો સ્પર્શ થાય, ભૂંડું સ્વપ્ન આવે, વતુ કરાવે, યવનનો તથા ચર્મકારનો અથવા નીચ જાતિનો સ્પર્શ થાય ત્યારે ત્યાગી સાધુ સ્નાન કરે, તેમજ પોતાના માતા, પિતા અને ગુરુ એ ત્રણનું મરણ થાય ત્યારે સાધુએ વસ્ત્ર સહિત સ્નાન કરવું, બીજા કોઈ સંબંધીનું મરણ સાંભળીને સ્નાન ન કરે. ત્યાગી સાધુ ભગવાનની નવ પ્રકારની ભક્તિ કર્યા વિના એક ક્ષણ માત્ર કાળ વ્યર્થ ન ગાળે, ગ્રામ્ય વાર્તાનો દૂરથી ત્યાગ કરે. ત્યાગી સાધુ કોઈની આજીવિકા, ગામ, ખેતર કે વાડી સંબંધી મનસુબો સાંભળે તથા કરે પણ નહીં. કોઈના દ્રવ્યાદિક પદાર્થના પરસ્પર લેણદેણને વિશે પોતાનું મધ્યસ્થપણું કરે નહીં, તેમજ તેમાં પોતાની સાક્ષી કરે કરાવે નહીં. તેમાં ગ્રામ્ય વાર્તા શું છે તે કહીએ છીએ. રાજાના રાજ્યકાર્યની વાર્તા, કોઈના જય પરાજયની વાર્તા, વસ્ત્ર અલંકારને નગરની શોભાનું વર્ણન, ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય એ ચાર પ્રકારના અન્નની તથા અનેક પ્રકારના રસાસ્વાદની વાર્તા તથા ખેડ, વણજ, વેપાર, નાના પ્રકારની કારીગીરી, ઘોડા, પાલખી, રથ આદિક વાહનનું વર્ણન એ સર્વે ગ્રામ્ય વાર્તા છે. ગાયો, ભેંસો, બકરા આદિક પશુઓનું વર્ણન, આંબા આદિક વૃક્ષોનું વર્ણન, ખડગ આદિ આયુધોનું વર્ણન ઇત્યાદિક ગ્રામ્ય વાર્તાઓને ત્યાગી સ્વયં ન જ કરે અને ન જ સાંભળે. હે મુનિ, આ કહેલા નિયમોમાંથી ક્યારેક જો કોઈ નિયમનો ભંગ થાય તો ત્યાગી સાધુ તેનું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરે. તે પ્રાયશ્ચિત્ત કરવાની રીત કહીએ છીએ. ત્યાગી સાધુ અજાણમાં પોતાના કુટુંબીના ઘરમાં જેટલા દિવસ નિવાસ કરે તેટલા દિવસ ઉપવાસ કરે. પોતાના પિતા, સગા ભાઈ, સગી બહેન તથા સસરા આદિ સમીપના સંબંધીને ઘેર જમવા જાય, તે સંબંધીને અન્નાદિક પદાર્થ અપાવે, તે સંબંધીએ આપેલું વસ્ત્રાદિક પદાર્થ ગ્રહણ કરે, રોગાદિક આપતકાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવે તથા સ્ત્રીએ ઓઢેલું પાથરેલું ગોદડું ઓઢે પાથરે, તો એ સર્વેને વિશે નોખા નોખા એક એક ઉપવાસ કરે. ત્યાગી સાધુ ગ્રામ્ય વાર્તા આદરથી કહે અથવા સાંભળે તો સ્વામિનારાયણ એ મંત્ર 5000 જપે, અર્થાત એ મંત્રની 50 માળા ફેરવે. સ્નેહને જીતવાના આ સર્વે ઉપાયો મુમુક્ષુઓએ પોતાના મનમાં સદાય ધારવા. સ્નેહરહિતના સાધુનો સમાગમ તથા ભગવાનની ભક્તિએ સહિત આ ઉપાયો ફળને આપનારા માન્યા છે. જેવો સાધુનો સમાગમ અને ભગવાનની ભક્તિયુક્ત આ નિયમને પાળે છે તે નિશ્ચય સ્નેહને જીતે છે. રૂઢિબુદ્ધિવાળા હે મુનિ, એ પ્રમાણે સ્નેહના દોષ તથા તે સ્નેહને જીતવાના ગુણરૂપ ઉપાયો અમે કહ્યા. હવે માનના દોષ તથા તે માનના દોષને જીતવાના ગુણરૂપ ઉપાયો કહીએ છીએ તે સાંભળો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 4th પ્રકરણમાં ત્યાગી સાધુના ધર્મને વિશે સ્નેહના દોષો તથા તેને જીતવાના ઉપાયોનું નિરૂપણ કર્યું. એ નામે 65મો અધ્યાય પૂર્ણ થયો.